નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલરૂપિણીં ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલ દેચ દુર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલ મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલં. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે અને સંત છે ત્યાં અનંત ગુણ છે ને ભગવાન પણ ત્યાં જ છે ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે જે તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન એ આદિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થતો નથી, જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને થાવ છું. અને જેને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો પણ તેને સનકાદિક મળ્યા, તેને પગે લાગ્યો ને કહે જે મારાથી તો કંઈ થાય નહીં, ત્યારે સાધુ તો દયાળુ છે. તે છોકરાનું નામ નારાયણીઓ પડાવીને પણ મોક્ષ કર્યો. ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્યું, ત્યાંથી પ્રધાન પુરુષમાં આવ્યું, ત્યાંથી વૈરાટ પુરુષમાં આવ્યું, ત્યાંથી દેવતામાં આવ્યું ને ત્યાંથી અહીં મનુષ્ય લોકમાં આવ્યું છે. તે સુખમાં જીવ માત્ર સુખિયા છે, માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે. તેને સુખે સુખિયા થવું. ભક્તિ માતાએ મહારાજને કહ્યું છે મારો સ્ત્રીનો દેહ તે મને જાજુ સમજાય નહીં, તેથી થોડાકમાં હોય તે કહો. પછી મહારાજે 64 લક્ષણ સાધુના કહ્યા ને કહ્યું છે જે એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઈ રહ્યું. ને મહારાજે પણ કહ્યું છે જે એવાના દર્શનને અમે પણ ઈચ્છીએ છીએ, ઇત્યાદિક બહુ મહિમા કહ્યો. અને જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય છે આપણે શું પામશું ને ક્યાં જાશું, ને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે, જે આ પ્રાપ્તિ થઈ તે હવે તો કાંઈ કરવું રહ્યું નથી. સજાનંદ સ્વામી મહારાજની જય. સુરેશભાઈ, આમાં મચ્છરિયું ન થયું, આમાં તો ખાલી મહારાજે છાંટો નાખ્યો છે, ત્યાંથી બધે આવ્યું. અહીં તો થોડું ગયું, જાજ અમેરિકામાં રહી ગયું. જય સ્વામિનારાયણ. સ્વામી એ વાતોમાં જે વાત કરી, સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે. મહારાજે સારંગપુરના 12મા વચનામૃતમાં કીધું કે સાધુમાં નિત્ય આ ત્રણ ગુણ અખંડ રહે છે. કયા ત્રણ ગુણ? સ્વધર્મ, આત્મનિષ્ઠા અને ભગવાનનો નિશ્ચય. એટલે જેને ભગવાનનો નિશ્ચય હોય એ ભગવાનની આજ્ઞા ન લોપે, એટલે નિયમ પણ હોય. એટલે સંત હોય ત્યાં નિયમ હોય, ધર્મ હોય, જ્ઞાન પણ હોય, અને અનંત ગુણ ત્યાં છે. પછી વચનામૃતમાં મહારાજે કીધું પ્રથમના 54માં અને મધ્યના 54માં કે હું જેવો સત્સંગે કરીને વસ થાઉં છું તેવો યજ્ઞ દાન તપ ક્રિયા, તો સામે એ જ વાત અહીં કરી એમ. શુદ્ધ અંતઃકરણવાળા સંત એના સત્સંગથી ભગવાન વસ થઈ જાય છે. ભગવાન તો અતિ દયાળુ છે, પણ ભગવાન કરતાં પણ ભગવાનના સંત છે ને બે સ્ટેપ એનાથી આગળ દયાળુ છે. ભગવાન છે એ મૂર્તિમાં છે, પ્રત્યક્ષપણે બિરાજે છે. આપણે ભજન કરીએ પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે ભગવાન છે આપણે ભજન કરી તો આપણી વાસના ન ટાળે. ભગવાનની કૃપા તો બધા જીવ ઉપર છે, આજે છે એવું નહીં, નરકમાં જીવ હતો તે દી હતી એમ, પણ છતાંય ભજન કરવાથી વાસના ન ટળે. એ તો સાચા સંતનો યોગ રાખે તો એને તો વાસના તો ક્યાંય કુંઠિત થઈ જાય, નિર્મૂળ પણ થઈ જાય. મહારાજે વચનાવતમાં કીધું છે કે જેમ જૂનું અનાજ થાય તો વાવે તો ઉગે નહીં, પણ નવું હોય ત્યાં સુધી ઉગે. હરિગીતાની વાત કરી ભક્તિ માતાની એમ કે મારો તો સ્ત્રીનો દેહ છે એમ, મને કાંઈ જાજુ સમજાય નહીં. જ્યારે ધામમાં જતા હતા ત્યારે મહારાજે એમને હરિગીતાનો જે સત્સંગી જીવનમાં આખું આવે છે તો એમાં 5 પ્રકરણની કથામાં સાધુના જ નિયમ કીધા છે, સાધુના જ લક્ષણ કીધા છે. આવા સંત હોય એનો યોગ કરે, ગમે એવો પાપી જીવ હોય તોય બદલી જાય. સનકાદિકની વાત કરી, અજામેલને સનકાદિકનો યોગ થયો ને, સાધુ મળ્યા, પગે લાગ્યો, દીકરાનું નામ નારાયણીઓ પાડ્યું. વાલીઓ હતો તો નારદજી મળ્યા, નારદજીને પણ સંતનો યોગ થયો, દાસીના પુત્ર હતા તો એ પણ ક્યાંના ક્યાં પહોંચી ગયા. જેટલા જેટલાને શ્રેષ્ઠ પ્રાપ્તિ થઈ છે કે ભગવાનની પ્રાપ્તિ થઈ છે કે ધામની પ્રાપ્તિ થઈ છે, એ બધી સાધુ થકી થઈ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તરવડા ત્યાં ફરતા ફરતા મહાપુરુષ દાસ સ્વામી એક વખત ગયેલા, અને ગામમાં ગોવિંદ દરબાર ગોવિંદસિંહજી બાપુ હતા. સ્વામી યારે અતિ આત્મબુદ્ધિનું હેત અને એટલી બધી સેવા કરે, પણ એમને સંતાનમાં કાંઈ નહોતું. એટલે પછી સ્વામીને વાત કરી છે કોઈક બીજા હરિભક્તો એમ, સ્વામી કે સંતાન થાય કે એમને ભગવાન દીકરો આપે, ગ્રહસ્થને છે એ દીકરા એ વસ્તુ કાંઈ અયોગ્ય નથી, ધન છે, મકાન છે, વૈભવ છે, એ બધું એના માટે યોગ્ય છે. જો એ વસ્તુ ગ્રહસ્થમાં આપત્તિરૂપ હોય તો કોઈ ગ્રહસ્થનું કલ્યાણ થાય નહીં. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા ગ્રહસ્થના ધન છે એ એને બાંધનારા ન બને. જો એ ભગવાનને અર્થે કે સાધુને અર્થે કંઈક ને કંઈક વાપરે, સેવા કરે, તો એનું ધન છે એ પણ મોક્ષ આપનારું બને. સ્ત્રી છે એ પણ અકલ્યાણકારી નથી જો એ રીતે રહે તો. કારણ કે વચનામૃતમાં પણ ઘણી જગ્યાએ મહારાજે ગૃહસ્થને કેમ રહેવું એમ શીખવું છે. અને મહારાજ જ્યારે ધામમાં જવા માટે પૂર્ણ તૈયાર થઈ ગયા હતા ત્યારે પણ એક ગૃહસ્થનો કાગળ આવ્યો કે મહારાજ હું માંદો છું, તો આમથી મારી કે અવસ્થાય થઈ ગઈ છે, તો હવે જલ્દી તમે મને દર્શન દેવા પધારો. પૂર્ણ તૈયારી સાથે કાગળ લખેલો મહારાજને. હરિલીલામૃતના 10મા કળશની આવે વાતમાં છે એમ. રોજ કામા રહે કાકો ભાઈ, જેની ભક્તિ ભલી વખણાઈ, વયે વૃદ્ધ માંદા થયા તે હય, જાણું જે હવે નહીં રહે દેહ. એને નક્કી થઈ ગયું કે હવે શરીર નહીં રહે, તો મહારાજ તમે જલ્દી પધારો. અહીંયા રાજકોટમાં પણ સર માલકમ સાહેબ આવ્યા, ત્રણ ત્રણ કાગળ લખ્યા, અને મહારાજ કે અમે માંદા છીએ અમે નહીં આવે. પણ બિહારીલાલજી મહારાજે એટલું સરસ લખ્યું છે કે ભગવાન છે એ ભક્ત વત્સલ છે. વડતાલમાં વસંત પંચમીનો સમય હતો તો ત્યાં ન ગયા, આચાર્ય બંનેને મોકલી દીધા રઘુવીરજી મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજ, હું માંદો છું હું ગઢડા નહીં છોડું કે. પણ જેવો કાકાભાઈનો કાગળ આવ્યો, રાજકોટથી માલકમ સાહેબનો કાગળ આવ્યો, ત્રણ ત્રણ વખત કાગળ આવ્યા પછી મહારાજે તૈયારી કરી લીધી કે હવે જવું પડશે એમ. એ ગૃહસ્થ હતા પણ છતાંય મહારાજને કેવા વશ કર્યા. પ્રથમના 70મા વચનામૃતમાં એમની પ્રશ્નોત્તરી કેટલી ગજબની છે કે મહારાજ નિત્યાન સ્વામી મહારાજે કીધું ને ભાઈ હામે પ્રશ્ન ઉત્તર કરો સંતો અને ગૃહસ્થ બંને. તો નિત્યાનંદ સ્વામીને કાકાભાઈએ પૂછ્યું કે એક અંતઃકરણમાં એવું કહે છે કે વિષયને ભોગવીએ ને એક ના પાડે, તો આ પાડે એ કોણ છે ના પાડે એ કોણ છે? પછી મહારાજે ઉત્તર આપ્યો, બધી જોરદાર ચર્ચા ઉવાલે છે આગળ જતાં કે ભાઈ આ સમય એવો છે દુનિયાની દોડ એવી છે કે એક પછી એક નવું અપડેટ આવતું જ હોય આવતું જ હોય આવતું જ હોય, એમ આપણને એમ થાય કે આ ભોગવવાનું રહી ગયું, આ હજુ માણવાનું રહી ગયું. દુનિયાની અંદર અત્યારે બદલાવ કેટલો આવ્યો છે, પહેલાં હો 200 વર્ષે આવતો એ અત્યારે એક મહિનામાં આવી જાય છે. એટલે એમાં પણ કીધું કે ભાઈ કુસંગનું બળ અને સત્સંગનું બળ, એ સત્સંગનું બળ ક્યારે વધે અને કુસંગનું બળ કેમ ઘટે. ત્યારે પણ મહારાજે ઉત્તર આપ્યો છે કે સંતનો સંગ રાખે અને કુસંગનો ત્યાગ કરે તો પછી અંદરના સંતને પોષણ મળે. એ કાકાભાઈના પ્રશ્ન અતિ મનનીય છે. પોતે જીવનમાં એવા હતા પ્રેરણાદાયી કે ગૃહસ્થના આદર્શ હતા, તો મહારાજ એમનો પત્ર વાંચીને તરત પોતે તૈયાર થઈ ગયા. કેટલા દિવસ રહ્યા? 2 દિવસ રહ્યા. રહ્યા 2 દિન ત્યાં મહારાજ, સુખદેવા સ્વભક્તને કાજ, કાકો ભાઈ કહે અહો શ્યામ, મને પહોંચાડો અક્ષરધામ. આપણે મહારાજના થયા છીએ એટલે અહીંયા આ લોકના સુખ ભગવાને આપ્યા છે તો એમાં પરાધીન થવા માટે પણ સ્વાધીન થવા માટે આપ્યા છે. તો આજે હમણાં એક વાતમાં આવ્યું ને ભગવાને અહીંયા સુખ મૂક્યું ધામમાં, ત્યાંથી છાંટો નાખ્યો પ્રકૃતિ પુરુષમાં આવ્યું, ત્યાંથી પ્રધાનમાં વૈરાટમાં. આપણને અહીંયા કદાચ એવું લાગે કે હો આ ગાડી બંગલા મિલકત રૂપિયા સગા સંબંધી આ બધું કેટલું સારું છે, આ બધું છોડીને વહી જવાનું. પણ આ શરીર આ સંસાર લાક્ષાગૃહ છે. 5 પાંડવોની મહાભારતમાં જે કથા આવે છે ત્યારે વિદુરજીએ એમને ચેતવા હતા કે ભાઈ જો જાળવ જો, બહારનો વૈભવ જોઈને અંદર તમે કરો છો પણ અંદર ખાલી એક આગનો તણખો અડશે ને તો બધે જીવતે જીવતા ભૂંજાઈ જવાના છો એમ. લાખથી બનાવેલું છે શરીર, આપણને સારું લાગે છે પણ શરીરની અંદર જઠરાગ્નિમાં અગ્નિ મૂક્યો છે અને એ અગ્નિ પણ એટલો ભડકે બળે છે ગમે એટલું નાખી, ખાંડ કેટલી ખાઈ ગયા છું, ઘી કેટલું, લાડવા કેટલા ખાઈ ગયા છે, તો પણ નિરાંત જ નથી થતી, અગ્નિ શાંત જ નથી થતો. પણ એ જ અગ્નિ જો શરીરમાં ફેલાય તો રોગનું કારણ બને છે, કેન્સર મહારાજ દેહમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં કેન્સર થાય છે. અને એના ને એના જંતુ કે જે કોઈ દવાથી પણ મારી નથી શકાતા અને માણસને ખતમ કરી નાખે છે, શરીર જર્જરિત થઈ જાય છે. 100 કિલો 200 કિલોનો માણસ હોય પણ થઈ જાય પક્ષીના માળા જેવડો એમ, અને હાવ હુકલકડી થઈ જાય, શરીરમાં બધી લોહી હુકાઈ જાય. શરીરમાંથી ને શરીરમાંથી આપણને કોઈ દી એમ થાય કે મને મારું શરીર મારી નાખશે એમ, મારું ભોજન મને મારી નાખશે કે આ બધું મારી નાખશે. સંસાર છે એ લાક્ષાગૃહ છે. વિદુરજીએ કીધું પાંડવ તો ભગવાનના ભક્ત હતા, એની રક્ષા માટે ઓલામાં કીર્તનમાં આવે છે ને, પાંડવ કુ લાક્ષાગૃહ જારે તાકુલીને બચાવી રે, દ્રૌપદી કી લાજ બચાવી. ભગવાન તો બધા માટે તત્પર જ છે. લોકે ને કે સ્વામીએ કથામાં કીધું હતું ને કે કરીકો પુકારને મેં દેર લગી, લેકિન હરિકો ઉગારને મેં દેર ન લગી એમ. કરી એટલે હાથી એમ. હરિલામૃતમાં પણ બિહારીલાલજી મહારાજ સરસ લખ્યું કે વારણનું કષ્ટ નિવારણ કર્યું ભગવાને, વારણ એટલે પણ હાથી. વારણનું કષ્ટ નિવારણ કરતાં ભગવાનને તો ખાલી એક પલકારામાં બધું કરી દે. એટલે ભગવાનને કદાચ આપણને દીકરા દઈને સુખી કરવા હશે, ધન સંપત્તિ દઈને સુખી કરવા હશે. તો આ લોકમાં મહારાજે તો ગાદી ઉપર બેઠા ત્યારે જ માગી લીધું કે મારો જે થાય એ અન્ન અને વસ્ત્ર કરીને દુઃખી ન થવો જોઈએ. જો અન્ન અને વસ્ત્રના જ ફાફા હોય તો એ ભગવાન ન ભજી શકે. ભૌતિક રીતે સુખી થવું એ કંઈ ખોટું નથી એમ. ધનની શાસ્ત્રકારોએ નિંદા કરી છે, પણ શા માટે? ધન ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની માટે માણસનો શરીર છે એમ. પણ એવું છે કે આ ચાર પુરુષાર્થની અંદર ત્રણ પુરુષાર્થમાં જ બધા અટકી જાય છે. મોક્ષની તો કોઈ બહુ ચિંતા કરતા જ નથી કે હાલો છેલ્લી ઘડીએ થઈ રહે, જોયું જશે કે. પણ મહારાજે પ્રથમના 38માં કીધું, પ્રથમના 18માં પોતાનું નામું માંડી રાખવું, વાસના કેટલી ઘટી કેટલી વધી આ બધું નિત્ય તપાસ કરવી, 9માં વચનામૃતમાં જાણપણાના દરવાજાનું કહી દીધું, સ્ત્રી ધન એ અંદર ન કરી જવા જોઈએ, દરવાજામાં બધા બેઠા રહેવા જોઈએ. જો ચોકીદાર ગાફલ હોય ને આ બધા અંદર કરી જાય ચોર ચકાર, તો એની ચાકરી ખોટી થઈ જાય, આપણી ભક્તિ ખોટી થઈ જાય. જો આપણે ભક્તિ કરતા હોય ને ભેગા અમે ઢળડાતા હોય તો આપણી ભક્તિ ખોટી થઈ જાય. મહારાજે અમુક વચનામૃતમાં કીધું ને સ્વભાવ ટાળાના વચનામૃતમાં, કે અમને ગમે એટલા 5 વિષયનો યોગ થાય સ્વપ્નમાં પણ ના આવે, કેટલી બધી સ્થિતિ બધી બતાવી હશે એમ. પછી અમે સતત જોયા કરી કે આની કેટલી વાસના વધી ઘટી આ તે 5 વાનાના અનુસંધાનમાં. એટલે આ બધી ચકાસણી આપણે કરીએ તો આપણો જીવ છે એ શુદ્ધ બને, અને ભગવાનને જીવ તો સજાતી છે તો જ ભગવાનના ધામમાં રહીએ. કે નહીં આપણને ભગવાનને કેટલું છેટું છે. સામે લાંબુ દ્રષ્ટાંત જાડું આપ્યું કે લાખમણ લોઢાનો ગોળો કે, અને અત્યારના આ બ્રહ્માંડ છે ગેલેક્સી, તો એમાં પણ બધાએ કીધું ને કે 49 બિલિયન્સ પ્રકાશ વર્ષ, એટલા બધા પ્રકાશ વર્ષ દૂર યાન જાય સડસડાટ, તો 49 બિલિયન વર્ષ લાગે ખાલી આ બ્રહ્માંડનો છેડો ફાડીને બહાર નીકળતા એમ. તો આ ગેલેક્સીના બ્રહ્માંડે કેવડું. અહીંયા ટાઈમના ઝોન જુઓ, તમને થોડીક ઈચ્છા એવી થતી હોય ને સ્વામી અમેરિકા થાય એટલે અમેરિકાની વાત કરે એમ. અત્યારે ત્યાં અમેરિકામાં એક્ઝેક્ટ અહીંયા 7:30 થાય ને તો ત્યાં બરાબર 9 વાગ્યા હોય ન્યૂજર્સીમાં, અને એટલાન્ટામાં ત્યાં બધે 9 વાગ્યા હોય, ડલાસની અંદર 8 વાગ્યા હોય. ત્યાં અત્યારે કથા ચાલતી હોય છે, એ ત્યાં હાનની કથા ચાલે, અત્યારે આપણે અહીંયા હવારની કથા ચાલે, ત્યાં પણ હરિલામૃત વંચાય છે. એટલે અમેરિકાની અંદર ટાઈમ ઝોનમાં 3 ડિફરન્ટ છે. પાછા વોશિંગ્ટન ડીસી બાજુ ને એટલે બાજુ તો 3 કલાક પાછળ, તો એ લોકોને હજુ સવારના 4 વાગ્યા છે રાતના, એ હજુ તો ઉઠવાની તૈયારી કરતા હોય. આ બાજુ તમે આગળ જાઓ પૂર્વમાં ઓસ્ટ્રેલિયા બાજુની બાજુ, તો ત્યાંય ટાઈમનો ડિફરન્ટ હોય, એને બપોરના 3 વાગી ગયા હોય. લંડનવાળા હજુ તો ઉઠાય નહીં હોય, એને હજુ 2 વાગ્યા છે રાતના એમ. આ બ્રહ્માંડ સૂર્ય એ આમથી આમ જાય છે તો કેટલી બધી ગતિમાં ફેર પડે છે. અહીંથી પ્લેન ઉડતું હોય કલાકના 900 માઇલની ઝડપે જતું હોય, તો જો અહીંથી જવામાં પૂર્વમાંથી પશ્ચિમ બાજુ જાય, રાતે જાય રાતને રાત જ આડી આવે, ક્યાંય દિવસ વચ્ચે આડો જ ન આવે. અહીંથી રાતે ઉપડ્યા તમે તો સીધી છેક સુધી રાત આવે. મુંબઈથી આપણે ઉડી તો પછી ત્યાંથી સુરત ઉપર થઈને જતું હોય પ્લેન, આપણને દેખાડે અહીં રાજકોટ ઉપર થઈને જાય, ત્યાં ઊભું રાખે દેઠા ઉતરી જાય એમ. એટલે અહીંથી ને હાલતું હોય, પછી પાકિસ્તાનમાં કરાંચી બાજુ થઈને દરિયાની ખાડીમાં જતું હોય ને પછી આખાથી બધા દેશોમાં થઈને વચ્ચે એટલાન્ટિક બહુ મોટો સમુદ્ર આવે, ચાર મોટા સમુદ્ર છે, દરિયા પાર. જૂના સંતોએ કહેતા ને કે ભાઈ તમારે પૈસાવાળા થવું હોય ને તો દરિયા પાર જવું પડે, તમારે ભાઈ સાહેબ થવું હોય તો તમારે દરિયા પાર જવું પડે. જૂના સંતો એવું કહેતા. પણ દરિયા પાર જઈને આજે જે હરિભક્તો ત્યાં સત્સંગ રાખે છે, ગજબ બધાનો સત્સંગ છે. દલાસની અંદર આપણા પૂજ્ય સંતો હોય, શાંતિપ્રિય સ્વામી, મુકુંદ સ્વામી, ભગવત સ્વામી, ત્રિભુવન ભગત, આપણા 10-12 સંતો ત્યાં રહે છે. અને એ બધા સંતોના યોગે કરીને હરિભક્તો પણ એટલું સરસ જીવન જીવે છે કે ત્યાં અજયભાઈ સેલડિયા છે, એમને કદાચ ગમે નહીં. અમુક એક બે ભક્તોએ તો કીધું, સ્વામી તમે કદાચ વાત કરો ને તો અમારું નામ તો હાવ ન લેતા એમ. જેમ આ કાકાભાઈ પૂર્વ તૈયારી કરીને બેઠા છે, એમ એક જૂનાગઢ ગુરુકુલના વિદ્યાર્થી છે, મોટા છે, પોતે અહીંયા સારી રીતે સેટલ હતા, પણ અત્યારે અમેરિકામાં ગયા છે. પણ અમેરિકાનો જરાય વાય અને અડ્યો નથી. 600 ગ્રામ જોખીને જમે છે, એક જ વખત જમવાનું, 5 જ કલાક હોવાનું ને એટલી બધી સેવા કરે છે ગુરુકુલમાંથી. એ કે હું રાતના તમારે 2 કલાક મારે હોવા મળે ને તોય મને થાક ઉતરી જાય, અને આનું હવામાન એ સારું કે ઓછી ઊંઘમાં કામ પૂરું થઈ જાય. અહીંના માણસો કરતાં ત્યાંના માણસો 3 ગણું કામ કરે છે, એટલે ત્યાં માણસોની ઊંઘ 70-80 વર્ષના થાય ત્યાં તો એ ગાદી ઉપર બેહવા લાયક થાય એમ. આપણે અત્યારે બાઈડન ભાઈ આવ્યા છે તો 78 વર્ષ આવ્યા છે, અને ત્યાં 70-80 વર્ષની ડોસીઓ હોય, અમે તો ડોસીઓ જ કહી, એટલે એ બધા ખટારા આંકે કે 200 આંકે બધું, એટલે લેડીઝ જેન્ટ્સનો કાંઈ ભેદભાવ નથી. દેશની નીતિ એટલી સરસ છે. ઘણીવાર આપણે સંતો વાત કરતા હોય, પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, ભારત દેશ એમાં સંતોની આધ્યાત્મિક ભૂમિ છે, છતાંય આ દેશની અંદર જેટલા શાસ્ત્રોની રચના થઈ છે એટલા શાસ્ત્રો પાલન કરવામાં કોઈ બહુ માનતા નથી. એમ શિક્ષાપત્રી મહારાજે આપી તો ઘણું બધું આપણને શીખવું છે, તો એ બધી વસ્તુનું યથાતથા પાલન, ક્યાંય થૂકવું નહીં, બગાડવું નહીં, નદી નાળા ક્યાંય બોર કોઈને કરવા નહીં, જમીન છિદ્ર નહીં પાડવાના પાણી કાઢવા માટે. નહીંતર પાણી તો એટલું બધું છે ને, તો આવે એ પાણીનો ચાર્જ જાય એ પાણીમાં વધારે મીટર હોય એને પાણીને. તમે અંદર ઘરમાં પાણી વાપરો તો વાપરવા કરતાં ગટરમાં જવા દો ને એનો ભાવ વધારે, અહીંયા મીટર હોય. ઘીની જેમ પાણી વાપરો, છૂટે હાથે નહીં એમ, અહીં આપણે છૂટે હાથે વાપરતા હોય. આટલી બધી સુખ સુવિધાઓ છે કે જે આ દેશની અંદર કદાચ વીઆઈપીમાં વીઆઈપી માણસો ભોગવતા હોય તો ત્યાંના સામાન્ય માણસો ભોગવે છે. રહેવાની સગવડતાઓ, ગવાહનો, બધી વસ્તુ એને સારામાં સારી મળતી હોય, પણ છતાંય એ લોકો છે એ કામ બહુ જ વધારે કરે છે. અને આપણા હરિભક્તો હોય તો એ લોકો ક્યાંય ધન સંપત્તિમાં વૈભવમાં એટલા બધા લલચાણા કે લોભાણા નથી. જેણે ગુરુકુલનો યોગ રાખ્યો હોય, સંતોનો યોગ રાખ્યો હોય, તેમનો મોક્ષ માર્ગ પણ અખંડિત ભગવાને રાખ્યો છે, અને એટલા સરસ રીતે, અને એના યોગે કરીને પાછા ત્યાંના લોકલ, ત્યાં તો અમેરિકામાં તો બધા દુનિયાના બધા દેશોમાંથી આવે છે, ત્યાંના લોકલ માણસો છે એ રેડ ઇન્ડિયન કહેવાય, પણ એના કરતાં જે બીજા બધા દેશોમાંથી આવ્યા છે એ બધા સ્થાયી થયા છે. આપણા ડલાસની અંદર મલેશિયાના શિવરામજી છે, હવે એને તો કાંઈ ગુજરાતી તો આવડે જ નહીં, પણ છતાંય નિયમ ચેષ્ટાથી માંડીને પોઢે પ્રભુ બધું જ પૂરું થઈ જાય ત્યાં સુધી હાજરી રાખવાય. અમે કથા કરતા હોય તો એ સાંભળવા બેસી ગયા હોય ટટાર થઈને, હવે એને તો કાંઈ સમજાય નહીં, એ તો પ્યોર ઇંગ્લિશ બોલનારા હોય, પણ છતાંય એ મર્મ પકડી લે. અને બધું જ અહીંયા રાજકોટમાં ગુરુ મહારાજે કથા કરી હોય તો ઓલી એ બધી સાંભળતા હોય બધી કથા હોય, એટલે એટલા બધા જાગૃત છે અને એટલા બધા દેવી છે. એમના દીકરાઓ પણ અને ડલાસની અંદર રામશ્યામ અને ઘનશ્યામ મહારાજના સરસ સ્વરૂપ બિરાજે છે, ગુરુ મહારાજના હાથે જ પ્રતિષ્ઠા થયેલી, બધાને ખ્યાલ છે આપણને. ત્યાં ઘનશ્યામ મહારાજના, રાધાકૃષ્ણ દેવના, રામ સીતારામજી ભગવાનના હાર, એ ફેમિલી મલેશિયાનું ફેમિલી, એ જાતે પોતે પરોવે, કિંમતીમાં કિંમતી ફૂલ લઈ આવતા હોય, અને એ બધા વ્યવસ્થિત હાર કરીને ભગવાનને બનાવીને ભગવાનને ધરાવવાના સંતો ધરાવતા હોય, એટલા બધા ડેડિકેટેડ છે. એના ઘરે પણ બધા જ ઉત્સવ કરે, ને એના જે ગુરુ હતા એ પણ ગુરુકુલમાં આવીને એણે એવું કીધું કે ભાઈ આ ગુરુકુલના સંતો છે, આ ભગવાન છે ને, આ એકદમ સાચા છે. એને શાસ્ત્રીજી મહારાજની વિડીયો ક્લિપ જોઈ, ગુરુ મહારાજના પણ એમને દર્શન થયા હશે, બધું જોયું હશે. એણે રાજકોટ ગુરુકુલની વેબસાઇટ જોઈ, એ લોકોએ બહુ જ ભણેલા અને એકદમ બહુ મોટી ઉંમરના છે એમના ગુરુ પણ, પણ એ પામી ગયા એ કે નહીં આ સંતો સાચા છે કે તું એનો યોગ રાખજે. એણે પોતાનું મકાન પણ નજીક લઈ લીધું અને કાયમી વોકિંગ ડિસ્ટન્સ જેવું રહી ગયો અને બધી સેવાઓ કરતા. આપણે વાત કરતા હતા બીજા બધા ઘણા બધા ભક્તો, તો એક ભગત છે કે કાકાભાઈની જેવી તૈયારી કરીને બેઠા છે. એ કે મેં અત્યારથી વિલ કરી નાખ્યું છે, મારી ટોટલી ધન સંપત્તિ મિલકત બેંક બેલેન્સ આ તે બધું જ વસ્તુ આ કોરોનામાં કદાચ હું વેય ગયો કે નક્કી તો નથી કે, અને હું તો બધાય ફરું છું કે એમાં ક્યાંક મને જો ચેપ લાગી ગયો અને હું કાંઈક અચાનક વેય ગયો તો બધું જ સંસ્થામાં એમ મારું એક પણ નહીં એમ. ત્યાં હરિભક્તો પણ એટલા બધા ડેડિકેટેડ છે કે આપણી બધી સંસ્થાઓ બહુ મોટા ખર્ચે તૈયાર થતી હોય તો પોતાના બધાના બેંક બેલેન્સ નીલ કરીને આપી દીધા છે, અને કે જ્યારે જરૂર પડે ત્યારે આપણે ગોરધનભાઈ બાબરિયા છે એ પોતે બધો વહીવટ સંભાળે છે, અને એમને અઠવાડિયા અગાઉ કહી દેવાનું કે મારે આટલા પૈસાની જરૂર છે તો એની વ્યવસ્થા થઈ જાય વગર વ્યાજે એમને આપ્યા હોય છે. એટલે હરિભક્તોનું ડેડિકેશન બહુ મોટું છે અને એ પોતે જીવન જીવે છે. આપણને એવું લાગે કે આટલી બધી ભોગ સાહેબીમાં આ બધા રહે છે, પણ સંતોના જીવન એવા છે કે એ જોઈને એમનામાં આ છાપ પડે. આપણા ત્રિભુવન ભગત હોય કે જ્યારથી પાર્ષદ થયા હોય ત્યારથી માંડીને અત્યારે એમની ઉંમર પૂજ્ય દેવપ્રસાદ સ્વામી જેવડી છે, 70 વર્ષના એમની એજ છે, પણ છતાંય પોતાને હું વૃદ્ધ થઈ ગયો છું કે ગઢો છું કે એવું કાંઈ નહીં. અત્યારે અમારી સંસ્થાના નવા પાર્ષદ કે સંત હોય એ સેવા ન કરી શકે, એના કરતાંય વધારે એ સેવા કરે. સવારમાં 5:30-6 થઈ ગયા હોય, પૂજાપાઠ એમની પૂરી થાય, પૂજાય જેમ તેમ નહીં, પૂજા એટલી સરસ સ્થિત પ્રજ્ઞતાથી કરવાની, પૂરું કરી દેવાનું એવું કોઈ નહીં એમ, અને એટલા ભાવથી પૂજાપાઠ કીર્તનો કંઠસ્થ હોય તો બોલતા હોય મહારાજનું ધ્યાન આ પૂરું થાય એટલે રસોડામાં ગયા હોય, બપોરે ક્યારેક ક્યારેક જમવાનો ટાઈમ ન મળે, સાંજે થાય તો થાય નહીં તો લિક્વિડ લઈ લીધું હોય કાંઈ પણ એમ જ્યુસ કે એવું, અને એવી રીતે વર્ષોથી ત્યાં રહેતા હોય એમને જોઈને આ બાબુ દાદા છે બીજા બધા હરિભક્તો છે એમની ઉંમર એ 74-75 વર્ષની, તો એ બધા સેવામાં સતત ભગતની હારે ખડે પગે હોય. એટલે આપણે વાત કરતા હતા કે અજયભાઈની, તો એ ભગત એટલા બધા આપણા રાજકોટ ગુરુકુલના જ વિદ્યાર્થી છે. સ્વામી જ્યારે રૂમમાં કથા કરતા શાસ્ત્રીજી મહારાજ ત્યારે હજુ એ 8માં 9માં ભણતા હોય, તો આવીને પાછળ બેસી જતા હોય, કથામાં કાંઈ સમજાય નહીં પણ ત્યારથી સંસ્કાર પડી ગયા ને. એટલે સ્વામી એવું કહેતા શાસ્ત્રીજી મહારાજ કે આ વિદ્યાર્થીઓ ભણવાનું મેં ગુરુકુલ એટલા માટે કર્યું, નાના છોકરાઓને શું ખબર પડે, પણ એનામાં સંસ્કાર પડે ને જ્યારે આપણી બુદ્ધિ જાગૃત નથી હોતી ને ત્યારે જ સાચા સંસ્કાર પડતા હોય. એવું કહેવાય કે તમારા છોકરાઓ ગૃહસ્થને ઘરે જન્મે ત્યારે જે પ્રથમ 6 મહિનામાં શીખે છે ને એ 60 વર્ષમાં શીખતો નથી એમ, એ જ્યારે ઘોડિયામાં જ હોતું હોય ને પાટું ઉલાળતું હોય ત્યારે જે શીખે છે એવું તો એ આખી જિંદગીમાં શીખી નથી શકતું એમ, બધાનું જોઈ જોઈ જોઈ જોઈને એના મગજમાં છાપ પડે છે કે મારે આવું જીવન જીવવું જોઈએ. એ કે ત્યારે તમને એટલી બધી ખબર ન પડતી એમ, પણ આજે એમનું જીવન દરરોજના એ પોતાના જે મશીનો બધા રાખ્યા હોય એમના જે ધંધો બિઝનેસ છે ને એવી રીતનો છે, તો લગભગ 100 માઇલ જેટલી ગાડી ચલાવે એટલે દરરોજના 250 કિલોમીટર ઉપર થાય એમ. ગાડી ચલાવતા હોય ત્યારે શાસ્ત્રીજી મહારાજની કેસેટ સાંભળવાની, કામ કરતા હોય ત્યારે કંઠસ્થ કરેલું ને આ બધું બોલવાનું, કેટલું કંઠસ્થ કર્યું તો આખે આખી બુક સ્વામીની વાતો કંઠસ્થ, હરિગીતા મહારાજે ભક્તિ માતાને જે બધો ઉપદેશ આપ્યો, નારાયણ ગીતા એ કંઠસ્થ, શિક્ષાપત્રી આખે આખી નિષ્કુળાન સામે લખી એ કંઠસ્થ, હરિસ્મૃતિ આખી કંઠસ્થ, પછી મહારાજનો જન્મ થયો ત્યારથી મહારાજ ધામમાં ગયા ત્યાંથી માંડીને બધા જ ચરિત્રો છે એની હાંકળી, અને ચરિત્રના ફોટા હરિપ્રસાદ સ્વામીએ બનાવેલા હતા પહેલા જૂના આપણે પ્રાર્થના હોલમાં લગાડતા એમ, કે અત્યારે મારા મગજમાં એઝ ઇટ ઇઝ. પછી આપણા ગુરુકુલની અંદર જેટલી પ્રસાદીની વસ્તુ હોય, ચરણારવિંદ, ગોપાળાન સ્વામીનું તુંબડું, શિક્ષાપત્રીનો ગુટકો, મહારાજનો અબખોરો, પછી આ બધા મહારાજના હાથના મોજા, પછી જે કાંઈ ગોપાળાન સ્વામી ગુણાતીતાન સ્વામી ઓઢેલી ચાદરો જ, એ બધા જ એને મોઢે જ, આપણા નહીં, સુરત ગુરુકુલમાં જે જે વસ્તુઓ છે પ્રસાદીની, તમામ ગુરુકુલની હૈદરાબાદની અંદર જે કાંઈ પ્રસાદીની વસ્તુ સંગ્રહિત થયેલી છે દર્શન માટે, તો એ બધી જ પ્રસાદીની વસ્તુ એને ખબર છે. અને લગભગ આપણા ઘનશ્યામ મહારાજ અહીંના દર્શન કરતા હોય તો મહિનાના એને યાદ હોય, આપણે અહીંયા બેઠા છે આપણને ન યાદ હોય એમ કે મહારાજે ગઈકાલ કે પરમ દિવસે કયા વાઘા પહેર્યા. અને એણે કંઈક 6 વર્ષની અંદર મને લખી દીધું હતું, કંઈક 8 કરોડ કે 10 કરોડ મંત્ર જાપ કર્યા. એ કે હું એવું શીખ્યો કે આ ક્રિકેટ રમતા હોય ત્યારે મને પહેલાં શોખ કે તો માણસોમાં ઓલા રમનારા તો જુદા, પણ હું ઓલા એમ્પાયરને જોયા કરું કે માળો એ ઊભો ઊભો ચિંગમ ખાતો હોય અને માળો ચારેય બાજુ એવી આમ એને ઓલી બાજ નજર હોય એમ, એટલે કોને આઉટ ગણવો ને કોને ઓલો ન ગણવો ને એ બધું એના ધ્યાનમાં હોય, ધ્યાન બારું જરાય ન હોય, ને સૌથી મોટો પગાર બોર્ડવાળા એને આપતા હોય ઓલા એમ્પાયરને એમ, તો એ ઊભો ઊભો ચિંગમ જ ચાવતો હોય ને પાછી બધી નજર હોય એને. એટલે મને એમ થયું કે આપણા જડબાને એના જેવી ટેવ કેમ ન પાડી ગઈ, તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે કેમ નહીં જડબું કે જડબું બોલી જ કે કેમ. એટલે મેં એવી ભજન કરવાની ટેવ પાડી કે જીભને એક ક્ષણ પણ બંધ નહીં રાખવાની, હું તો હોય તોય તે ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ એમ, જમતા હોય ત્યારે એક કોકને યારે વાતો કરતા હોય તો એને તરત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થઈ જ જાય અંદર. અને કે દરરોજના 60,000 મંત્ર જાપ કરવાના, 60,000 દરરોજના મંત્ર જાપ, દરરોજ પૂજામાં તે સરસ રીતે માળા કંઠસ્થ કરેલું બધું બોલવાનું, ભક્ત ચિંતામણીની હાંકળી, વચનામૃતની હાંકળી, મહાપૂજા, આપણે મહાપૂજામાં આવરણ આવે, 5 આવરણ આવે, એમાં શરૂઆતમાં ધર્મકુળ આવે, ધર્મદેવને, પછી શું કહીએ આપણે, આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી, તમ આવ્યામી સ્થાપ્યામી પૂજ્યામી આપણે કહેતા હોય ને, તો એવું બોલે, ધર્મદેવ જય સ્વામિનારાયણ, ભક્તિ માતા જય સ્વામિનારાયણ, મહારાજ જય સ્વામિનારાયણ, ઈચ્છારામજી, રામ પ્રતાપભાઈ, અયોધ્યાભાઈ, બધું ધર્મકુળ, પછી સંતો આવે તો સંતો બધાને જય સ્વામિનારાયણ કહેવાના, બધાને નન સંતોને જય સ્વામિનારાયણ કરવાના, એ પૂરું થાય એટલે આપણા બધા સંતો, અત્યારે પ્રત્યક્ષ સંતો હોય એનોય મહિમા રાખવાનો છે, ગુરુ મહારાજથી માંડી બધાય સંતો જેટલાના એને હેતને કોન્ટેક હોય, રાજકોટમાં રહેનારા સંતો હોય ત્યાં એ આવ્યો હોય તો એના જે પરિચયમાં હોય તો બધાને જય સ્વામિનારાયણ કરવાનું, મો નામ બોલીને એમ કે ભાઈ હાલો સંત સ્વામી જય સ્વામિનારાયણ, લક્ષ્મીનારાયણ સ્વામી જય સ્વામી, હરિપ્રિય સ્વામી જય સ્વામિનારાયણ, ગુરુ મહારાજ જય સ્વામિનારાયણ, મુનિ સ્વામી જય સ્વામિનારાયણ, બધા એક એકનું નામ સતત હાલતું હોય એમ. આપણે અહીંયા લોકલ રહેતા હોય પણ આપણને ખબર ન હોય આજ ક્યાં સંત બાર ગયા ક્યાં આવ્યા એમ, પણ એને એક એક સંતોને યાદ કરીને આટલી બધી એને સંતોની યારે પણ આત્મીયતા એમ. પછી ગ્રાન્ડ પેરી મંદિરમાં 17 વર્ષથી ફૂલ હુકાવા નહીં દેવાના, આજે ફૂલ મૂકી આવે તો પાછું એ ઇન્ડિયા આવ્યા હોય કે બીજે ત્રીજે ગયા હોય એની આવકે કંઈ ઓછી નથી, 30 જેટલા એના મશીનો હાલે જ આવકની રીતે હારામહારી કમાણી છે, પણ છતાંય 3 ગણું કામ કરવાને, એ કે જો માણસ નવરો રહે ને તો પહેલાં તો એનું એનું મગજ જ એને ખાઈ જાય. એટલે કર્મયોગ છે ને એમાંય નિષ્કામ કર્મયોગ જેનો ગીતામાં ભરપૂર ભગવાને વખાણ કર્યા છે કે ગ્રહસ્થ છે એ તદર્થે કરી રાખે ભગવાનને અને ભગવાનને સંતને અર્થે, તો એના જેવું તો એકઈ કલ્યાણકારી ને. આપણે ટાઈમ તો ઘણો થઈ ગયો છે, એટલે પૂરું કરી દઈએ આજે, લેવું છે 2 મિનિટ લઈને પૂરું. તદર્થે કરી રાખે તો કે એને ભગવાન છે એનું કાંઈ ઓલું ના થાય, પણ નવરા રહેવામાં કે આપણને ને આપણને કહે, તો એ 17 વર્ષથી ગ્રાન્ડ પેરી મંદિરની અંદર ફૂલ પોગાડતા હોય અને વીકની અંદર $40થી વધારે ખર્ચો થતો હોય તો એ કાંઈ ગણે નહીં, અને ત્યાંય પાછું ભગવાનને આપીને તરત ભાગી નહીં જવાનું, બેસવાનું, ભગવાનને યાદ કરવાના, કથાઓ યાદ કરવાની, વચનામૃતને નક્કી કર્યું હાંકળી પૂરી કરવી છે તો ત્યાં બેહીને હાંકળી પૂરી કરવાની. એટલે આ બધા ભક્તો છે એ બહુ જ ભજન કરે. એટલે ગુણાતીતાન સ્વામી કહેતા ને કે અમે ગામડે ગામડે વિચરણ કરવા જતા હોય તો ઘણાને દર્શન દેવા ને ઘણાના દર્શન કરવા જતા હોય, ગ્રહસ્થો પણ ઘણી વખત દર્શન કરવા જેવા હોય એટલી બધી સ્થિતિ હોય. એક ભગત એવા છે કે આપણે રાજકોટ ગુરુકુલની દર ગુરુ પૂર્ણિમાએ મોટામાં મોટી સેવા આર્થિક એની હોય, એ પણ નામ એનું દઈ અત્યારે પણ એ કથા શ્રવણ કરતા હશે, એને નામ દઈ તો એને ગમે નહીં. છેલ્લા 10 વર્ષથી એણે પોતાનું મુખ અરીસામાં નથી જોયું. એટલે મનાય આપણને એ કે નારાયણ ભગતને પોતાનો ચહેરો ભૂલાઈ ગયો તો આપણને કેમ ન ભૂલાય, બાથરૂમમાંથી અરીસા કાઢી નાખ્યા, માથું ઓળવાનું તો એ નહીં મશીન માર દેવાનું સીધું, બાકી દાઢી કેમ કરો તમે કીધું, કે એ તો ટેવ પડી ગઈ હોય નહીં કે પછી કે બધું જો જો કરી તો આપણને આપણા દેહનું ભાવ થાય, ભાવ આવ્યા વગર રહે જ નહીં કે મોઢું જ નહીં જોવાનું કે 10 વર્ષથી એણે પોતાનું મોઢું ન જોયું. અતિ શ્રીમંત છે, મિલિયોનર્સ છે બધા રીતે, એમ સુખી સંપન્ન, અને કથા શ્રવણ પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની કથા સિવાય ક્યાંય કોઈની કથા શ્રવણ ન કરવી. આ અજયભાઈને વર્ષની અંદર 3 વાર શાસ્ત્રીજી મહારાજની કથા રિપીટેશન થઈ જાય, મહિનાની અંદર એને 54 ટ્રેક સંભળાઈ જાય. 162 ટ્રેક છે ને આપણે, 54 ટ્રેક મહિનામાં સંભળાય. એણે 31 વખત શાસ્ત્રીજી મહારાજની કથા એક પછી એક આ 32મી વાર એને રિપીટેશન હાલે છે. પણ છતાં એના ઓલો અખવો નહીં, શું કહેવાય, એને ઓલું નહીં કે ના જલેબો નહીં એમ કે ના હવે આ તો બહુ સાંભળ્યું, આ તો બધું મને ખબર જ છે કે એમ, પણ એવું નહીં, સતત લાલચું થઈને એમ ઘર જ રાખીને. એટલે આ ભગત પણ વોશિંગ્ટનમાં રહે છે, છતાંય પણ પોતાને એટલી બધી ઓલી ઝડપ છે એમ, અને પોતે નક્કી જ કર્યું છે કે આખો દિવસમાં 3થી વધારે કોઈની યારે વાત નહીં કરવાની. ફોનમાં 3 વાર કોઈને કોલ આવ્યો હોય, પછી 4થાનો આવે તો એને યારે વાત નહીં કરવાની કે ભાઈ તું આજ કાતારો વારો નહીં, પરમ દિવસે ગમે ઉપાડે જ નહીં, ફોન રિસીવ જ ન થાય. મારે કોઈનું કામ નથી, મારા ઘરવાળાનું કામ નથી, છોકરાનું નથી, અને મારે ભગવાન સિવાય કોઈનું કામ નથી. એટલે હું કરવાનું, મારે કોઈની ગરજ છે નહીં. એટલે એટલા બધા ભગવાનમાં હેતથી લાગેલા હોય એમ, કોઈને સંભાળવાના નહીં, સગા સંબંધી નહીં નહીં કે હાલો આજે આને ફોન કરી લઈએ, આને મળી આવી, આને મળી આવી. એટલે ઘણીવાર સંતો અહીંથી ત્યાં જતા હોય, ગુરુ મહારાજ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી તો પોતાના જીવનની અંદર લગભગ ઘણી વખત જઈ આવ્યા છે, એ બધો સત્સંગ નવપલ્લવિત હોય તો ગઈ સાલ અને આગલી સાલ લક્ષ્મીનારાયણ સ્વામી પણ ગયા હતા, તો આ બધા સંતોનો અવારનવાર આવતા જતા હોય એને કારણે. અને એટલો બધો આત્મીયતાથી એ બધા સત્સંગ કરે છે કે અમેરિકાનું એને જરા પણ વા નથી લાગ્યો એમ. અહીં કોરોનામાં લોકડાઉન જેમ અહીં હતું તો ત્યાં પણ હતું એમ, પણ છતાંય એ લોકડાઉનનો એણે બરાબરનો મેક્ઝિમમ યુઝ કરી લીધો છે એમ, અને એટલું બધું એણે અધ્યાત્મના રસ્તે કાપી નાખી છે રફતાર એમ. એટલે મહારાજના ચરણોમાં આપણે પણ પ્રાર્થના કરી, અહીંયા બધા આવનારા ભક્તો પણ એવું નથી કે આપણે કાંઈ આમાં આપણને ટચ ન હોય પર્સનલી, ઘણા એવાય ભક્તો હોય કે પોતાના જીવનમાં ખૂબ સારી રીતે, ગુરુ મહારાજ કહે ને કે ઓલું બતક પાણીમાં તરતું હોય તો આપણને એમ લાગે જો ને કેવું શાંતિથી જાય, પણ અંદર તો પાણી કાપતું હોય ચીલ ઝડપથી એમ, એના પગ એટલા બધા સ્પીડમાં હાલતા હોય મશીનની જેમ. એમ આપણે આ સંસારમાં રહી છે, ભગવાને અમૂલ્ય મનુષ્ય જન્મ આપ્યો, આ સત્સંગનો યોગ આપ્યો છે, એટલે વર્ષોથી એ સત્સંગ કથા વાર્તા સાંભળતા હોય, એટલે આપણને એટલું તો અનુસંધાન પાકું જ. થોડું કદાચ કાચું હોય તો આપણે આપણા જીવનની અંદર ઘણું બધું સાંભળીને પણ ફેરફાર કરી લેવો ઘટે ત્યાં કરવા જોઈએ, એટલી વાત સાથે પૂરું કરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિ શ્રીધરમ કેશવમ કામદમ કારણમ એટલે રાજકોટ ગુરુકુલના નિષ્ઠાવાન ભક્ત ઘનશ્યામભાઈ ખોખરિયા એની તબિયત થોડીક વધારે લૂજ છે, અને છેલ્લા 2 દિવસથી પાણી પીવાનું બંધ છે. તેઓ મોટે મોટેથી બોલે છે કે હે મહારાજ કેમ મને તેડવા આવતા નથી, ઝટ તેડી જાઉં એવું ક્યારેક ક્યારેક બોલે છે. પણ આપણે મહારાજને એવી પ્રાર્થના કરવાની છે કે મહારાજ એને ઝડપથી સાજા કરે, મહારાજ એને સારું સુખ આપે, એવી મહારાજને પ્રાર્થના કરવાની. સતત અમે ગઈકાલે ગયા હતા, સતત ભક્તન ચિંતામણીનું એણે પોતે એમને પણ બહુ તૈયારી કરી લીધી, કદાચ લક્ષ્મણ સામે ગયા હતા ખબર, કે મને કોઈ સગા સંબંધીની ઓળખાણ નહીં કરાવવાની કે ભાઈ આ તમારો દીકરો છે, આ આવ્યા ને આ આવ્યો, હું કદાચ ભૂલી ગયો હોય તો મને કોઈ યાદી નહીં આપવાની. ઘનશ્યામભાઈ આપણે બધા ઓળખીએ છીએ કથામાં આવતા ભક્ત, પછી ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય કંઠસ્થ એમને સાંખ્ય યોગનો આખો, અને પોતે વચનામૃતમાં ખૂબ અભ્યાસ છે, બધાને નામ લઈને યાદ કરતા, ઇકબાલુ ભગત પધારો, ચરણ સ્વામી પધારો, બધા ઓળખી જાય સંતોને હોતે, કદાચ લક્ષ્મણ સ્વામી ગયા છે એમને ઓળખી ગયા હોય, સંતોને યારે એટલી આત્મીયતા, એટલે ખૂબ સાચા ભગત છે. આપણે 2 મિનિટ પ્રાર્થના કરી. મહારાજ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,